અવિનાશી સાચા સંતનો શ્રુતિ સ્મૃતિ નિસાખ શ્રુતિ સ્મૃતિ નિસાખ હરિ હરિ જનના પ્રાણ જીવન ભગવંતનો ભવ સાગર સંતનો જેમ જળ તરંગ નહીં ભેદ જુદા તેમ તેજ અગ્નિ નહીં ભિન્ન તદા જેમ જળ તરંગ નહીં ભેદ જુદા તેમ તેજ અગ્નિ નહીં ભિન્ન તદા એમ હરે હરે જનાય એક સદા એમ હરે હરે જનાય એક સદા ભવ સાગર માં ભવ સાગર માં શરણ જળ વિનાશી સાચા સંતનો જેમ કીટ બમારીને સંગ કરી ગતિ અડતજીને થઈ ભમારી જેમ કીટ બમારીને સંગ કરી ગતિ અડતજીને થઈ ભમારી તેમ હરે ગોરો ધ્યાને પામે હરે એમ હરે ગોરો ધ્યાને પામે હરે ભવ સાગર માં ભવ સાગર માં શરણ જળ વિનાશી સાચા સંતનો જેમ કેર બોરાવન વૃક્ષ કયા તે ચંદન વાસથી ચંદન થયા જેમ કેર બોરાવન વૃક્ષ કયા તે ચંદન વાસથી ચંદન થયા તેના નામ રૂપ ગુણ ભેદ ગયા તેના નામ રૂપ ગુણ ભેદ ગયા ભવ સાગર માં ભવ સાગર માં શરણ જળ વિનાશી સાચા સંતનો શ્રી મુખે કહ્યો મહાત્મ્ય સંતતણો અશ્વમેઘ યજ્ઞાધિયાનંત ગણો શ્રી મુખે કહ્યો મહાત્મ્ય સંતતણો અશ્વમેઘ યજ્ઞાધિયાનંત ગણો કહે બ્રહ્માનંદ શું કહો ઘણો કહે બ્રહ્માનંદ શું કહો ઘણો ભવ સાગર માં સચ્ચિદાનંદ સ્વામી મહારાજની જય. તારે ચટ કરંગીલો છેડલો લબેલા રે, તારે ચટ કરંગીલો છેડલો લબેલા રે, તારે ચટ કરંગીલો છેડલો લબેલા રે, તારે ચટ કરંગીલો છેડલો લબેલા રે, તાઈ નાવલ કસુમી પાગર કલંગી શોભતી અલબેલા રે, શિર અજબ કલંગી શોભતી અલબેલા રે, હૈડા મારા ખ્યાલા રંગના રેલા રે, હૈડા મારા ખ્યાલા ચોરંગના રેલા રે, મારો ચેતડો સ્વામી મહારાજની જય. મારા બાલાજી, મારા બાલાજી સો બાલપદી સે રે, તેનો સંગ સિદ્ધત જીએ. મારા બાલાજી સો બાલપદી સે રે, તેનો સંગ સિદ્ધત જીએ. કેને ભજીએ તે વિના, કેને ભજીએ રે, તેનો સંગ સિદ્ધત જીએ. સન્મુખ જાતા શંકાન કી જે મર ભાલા તણા મેહ વરસે રે. સન્મુખ જાતા શંકાન કી જે મર ભાલા તણા મેહ વરસે રે. હંસ જય હરે જનન ર મળશે, હંસ જય હરે જનન ર મળશે. કાચી તે કાયા પડશે રે, તેનો સંગ સિદ્ધત જીએ. મારા બાલાજી સો બાલપદીસે રે, તેનો સંગ સિદ્ધત જીએ. છોડી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. છોડી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. દુરી જન દુર્ભાષણ બોલે, દુરી જન લોક દુર્ભાષણ બોલે, સુખ દુઃખ સર્વે સહીએ રે, તેનો સંગ સિદ્ધત જીએ. મારા બાલાજી સો બાલપદીસે રે, તેનો સંગ સિદ્ધત જીએ. અમૃત પેયતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. અમૃત પેયતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. સન કા દેખ જેવા જેના, બ્રહ્મા ભવ સન કા દેખ જેવા, દર્શન કરવાને આ

Swami Narayan, Swami Narayan, Swami Narayan. यस्यास्ति वे मंगल नेत्रे मंगलदे च दुर्विलसिता नृणां परमंगल वक्रमंगलकुश्च पादचलिता यस्याखिल मंगलम् सोऽयमङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रियान्मङ्गलम् ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः स्वामिनारायण हरे स्वामिनारायण हरे वचनामृत गरडा मध्य प्रकरणनो 44मो સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત 1880ના પોષ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણી દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું છે, જ્યારે કોઈક હરિભક્તોનો અવગુણ આવે ત્યારે મોરે જેટલા તેમાં દોષ સૂજતા હોય એટલાને એટલા જ સૂજે છે કે કંઈ વધુ સૂજે છે? પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, અટકળે તો એમ જણાય છે જે મોરે સૂજતા એટલા ને એટલા સૂજે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, એ વાતમાં તમારી નજર પડી નહીં, એટલા ને એટલા અવગુણ સૂજતા હોય તો અવગુણ આવ્યો કેમ કહેવાય? માટે એ તો ભૂંડા દેશ, કાળ, ક્રિયા, સંગ આદિકને યોગે કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની જ થઈ જાય છે. તેણે કરીને અવગુણ વધુ સૂજે છે. ત્યારે એમ જાણવું છે, બુદ્ધિને વિશે ભૂંડા દેશ કાળાદિકનું દૂષણ લાગ્યું છે. અને અમે તો એમ જાણીએ છીએ જે જેને પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાષે, પણ બીજા હરિભક્તના અવગુણ ભાષે નહીં. અને એવા જેના લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો, અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાષે નહીં. અને બીજા જે હરિભક્ત હોય તેને વિશે જ કેવળ અવગુણ ભાષે. એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો, અને તે આસુર જીવ સત્સંગમાં રહ્યો હોય અથવા સંતના મંડળમાં રહ્યો હોય પણ જેવા કાળનેમી રાવણ ને રાહુ હતા તે સરખો રહે, પણ એને સંતનો સંગ લાગે નહીં. માટે પાક્કા હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂજે, પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહીં. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 44મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. કનુભાઈ કયો હવે આ બધા આગળ ભાઈ આવ રાઈટ. સરસ. હું ભૂમિશભાઈ કે બીજી છો. સરસ. હા, ફરી જાય છે. મુખ્ય વાત તો અમે તો એ જ છે, કારણ એ છે. વચનામૃત નાનું છે પણ ખૂબ બેઝિક છે. ભગવાનના ભક્તને આ પ્રારંભિક દશામાંથી આ થતું હોય છે. આમ તો વચનામૃતની શરૂઆત મહારાજે કરી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, અને મહારાજે જાણીને પૂછ્યું. મહારાજને જેવો જવાબ જોતો હતો ને એવો જવાબ મળે એટલા માટે પૂછ્યું. મુક્તાનંદ સ્વામી તો અતિ નિર્મળ દયાળુ પ્રકૃતિ, બધાયમાં ભગવાન દેખે એવો એનો સ્વભાવ, અખંડ મહિમા વૃત્તિવાળા. અને એટલે તો મહારાજ નાના ને મુક્તાનંદ સ્વામી કવડા મોટા, તો એની સામે મુક્તાનંદ સ્વામી ઊભા રહીને નાચે. એને મહારાજને, મહારાજ જેને ગુરુબુદ્ધિ એ સેવતા હતા, પણ મુક્તાનંદ સ્વામી એ મહારાજને દાસ થઈને, મહારાજના દાસ થઈને અખંડ રહેતા હતા. આમ જો ઠેઠ પ્રારંભમાંથી થોડોક મુક્તાનંદ સ્વામીને શરૂઆતમાં ઓલું લાગ્યું કે આ ગુરુની રીત બદલી જાય છે ને બધું, પણ ગુરુએ ઓળખાણ કરાવ્યું પછી જે ચેન્જ થયા ઠેઠ છેલ્લે મહારાજે એટલે છેલ્લે નિત્યાનંદ સ્વામી કલમ મુકાવી અને છેલ્લે ધામમાં ગયા ત્યાં સુધી એ ને એ ભાવ મહારાજે ઓલો ચડતો ને ચડતો રંગ કીધો ને એવો અખંડ ગુણબુદ્ધિ બધામાં દિવ્ય બુદ્ધિવાળા એવા મુક્તાનંદ સ્વામી હતા. મહારાજે એને પ્રશ્ન પૂછ્યો, પ્રશ્ન એવો પૂછ્યો કે જ્યારે કોઈક હરિભક્તને અવગુણ આવે ત્યારે એને પહેલાં જેટલા એના અવગુણ સૂજતા હતા એટલા જ સૂજે કે એથી વધારે સૂજે? હું તિમિરભાઈ તમે નહોતા એટલે પૂછું છું. એમ નહીં, પ્રશ્ન એવો છે અવગુણ જ્યારે કોઈને આવ્યો આપણને ત્યાર પછી, સપોઝ મને તમારો અવગુણ આવ્યો કે તિમિરભાઈ આવો આવો એમ એમાં ડોટ છે પ્રોબ્લેમ છે એવો અવગુણ આવે તો પછી ત્યારબાદ પહેલાં મને તમારામાં જેવો ભાવ હોય એવો જ હોય કે એનાથી થોડોક આમ ડાઉન થાય? એટલે એમાં એવું જ મહારાજે મુક્તાનંદ સ્વામીએ જવાબ દીધો કે મહારાજ જણાય છે તો એવું કે પહેલાં જેવા દોષ સૂજતા હતા એવું ને એવું દેખાય, એમ કે બહુ ફેરફાર લાગે નહીં એમ. મહારાજ કે સ્વામી તમારી દ્રષ્ટિ એમાં પૂગી નહીં, તમે બહુ ભોળા છો. મહારાજને એવો જ જવાબ જોતો હતો, કારણ કે મુક્તાનંદ સ્વામી એ જ જવાબ દે, કારણ કે મુક્તાનંદ સ્વામીને જ્યાં જુઓ ત્યાં રામજી બધા એક એક જીવની અંદર નાનામાં નાનો જીવ હોય ને તો એની ગુણબુદ્ધિ હતી આપણે નાની ભગતની જેમ. એટલે એને ક્યાં અવગુણ દેખાય જ નહીં. એટલે મહારાજ કે તમારી એમાં દ્રષ્ટિ ન પોગી. હવે જો પહેલાં જેવા અવગુણ સૂજતા હતા ને એવા ને એવા જ અવગુણ દેખાતા હોય તો અવગુણ આવ્યો જ કેમ કહેવાય? અવગુણ આવ્યો એટલે ક્યાંક વધ્યું તો અવગુણ આવ્યો ને. મહારાજ કે એવું એમાં તો અવગુણ વધે, કોઈનો અવગુણ આવે ત્યાર પછી એના દોષ વિશેષ દેખાય. અને લૌકિક દ્રષ્ટિએ જોઈએ કે બહુ સારા જીગરજાન બે દોસ્તાર હોય અને ક્યાંક પ્રોબ્લેમ થયો પછી એનો શું ગુણ દેખાય? તો જ્યારથી પ્રોબ્લેમ થયો એ પહેલાં એને શું દેખાતું? એના એની એનામાં કંઈ બધા ગુણો જ હતા? ઘણા દોષ હોય મિત્રની અંદર, પણ જ્યારે મિત્રાચારી હોય ત્યારે એમાં એકો એનો દોષ દેખાતો જ નથી, નજરઅંદાજ થઈ જાય. એમાં નાનો એવો કંઈક ગુણ હોય ને એ જ દેખાય કે મારો ફ્રેન્ડ છે આવો છે, મારો ફ્રેન્ડ છે આવો છે એમ, એ જ દેખાય. એના બેડ હેબિટ કે બેડ વસ્તુ કંઈ દેખાય જ નહીં. પણ જ્યારે એની સાથે કંઈક થોડોક કંઈક ઘસારો છે ને પ્રોબ્લેમ થયો પછી પછી ઓલો જે ગુણ દેખાતો હતો ને એ ગુણ તો ક્યાંય દેખાતો જ બંધ થઈ જાય. અને એનો અલ્પસરખો દોષ હોય ને એ દેખાય, અલ્પસરખા પ્રોબ્લેમ હોય ને એ દેખાય હોતે. મહારાજનું કહેવાનું એમ છે કે જ્યારે કોઈનામાં અવગુણ દેખાય ત્યાર પછી અવગુણ વધે છે. અને એ અવગુણ દેખાવાનું કારણ શું બતાવ્યું? દેશકાળ, દેશકાળ, ભૂંડા દેશકાળ આવે એ સમયે પહેલાં તો ભગવાનનો ભગત થાય ને ત્યારે કેવી બુદ્ધિ હોય? તિમિર ભગત આપણે પહેલાં વહેલાં જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે આપણને કેવી દિવ્ય બુદ્ધિ હોય? હે, ટ્રેક ઉપર હોય બરાબર અને આમ ભાવ હોય કે નહીં ઓહો આવા બધા છે, આવા હારા છે બધા, આવા ભક્તો છે, આવું ભજન થાય છે, આવા સાધુ, આવું અહો અહો જ હોય. ન હોય ત્યારે બધું હોય, પણ અંદર સત્સંગી થયા કંઠી બાંધી એ સમયે જે ભાવ હોય અને એનો થોડોક પીરિયડ હોય ત્યાર સુધી જે ભાવ હોય એ ભાવ 5 વર્ષ થયા પછી હોય હોય હે? હા, જો એમાં દૈવીપણું હોય તો એનો ભાવ વધતો જાય, પણ દૈવી ભાવ ન હોય અને દેશકાળનો ઘસારો લાગે ને તો ભાવ ઘટે. આમ તો દૈવી ભાવ, આમ તો આસુરી ભાવને તો ઓલું જ હોય, પણ એને ઘટી જાય. એટલે શરૂઆતના જે સત્સંગના આપણા પિરિયડો હોય ને ત્યારે જે દિવ્ય ભાવ, બુદ્ધિ, મહારાજનું નામ સ્મરણ કરવાની એક માળા થતી હોય ને, પૂજા જ્યારે સંતોએ આપી હોય ને એ જે પૂજા થતી હોય, કેટલી બ્રહ્મભાવથી થતી હોય, ત્યારે બીજા માળામાં બીજા સંકલ્પ ન થાય. હવે શરૂઆતનો પિરિયડ હોય પણ એટલા એકાગ્રતાથી થઈ ગયું હોય અને ટૂટું ટૂટું થાય. સાધુએ કીધું હોય કે હલો એટલું કીર્તન કરજો, કેટલું ભજન કરજો, તો એ પ્રમાણે આમ થતું હોય, પણ એનું એ બે ચાર વર્ષ થાય, પાંચ વર્ષ થાય, એ ત્યારે જે સેવાની બુદ્ધિ હોય, દિવ્ય ભાવ હોય, અડધાડધા થતા હોય, એ થાય. કેમ ઓછું થઈ જતું છે? વધવું જોઈએ, એને બદલે ઓછું થઈ જાય છે. એટલે એમાં દેશકાળ કીધા કે દેશકાળ નબળા આવે ત્યારે ઊંચું લેવાનું, ઊંચું. ગઈઠો થઈ ગયો દાદા, અરે ઉંમર વધે ને. પણ એવું છે, એટલે આ વચનામૃત એવું છે, વચનામૃતનું નામ છે દેવી અને આસુરીના લક્ષણનું છે. મહારાજામાં દેવી અને આસુરીના લક્ષણ કીધા, પણ પ્રારંભ ક્યાંથી કર્યો? મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછી ત્યાંથી પ્રારંભ કર્યો, દેશકાળાદિક લીધા અને દેશકાળાદિકે કરીને દેવી જીવ છે એ દેશકાળાની અંદર જો ન લેવાય અને પોતાનો અવગુણ દેખ, ઓહો મને આવું કેમ ભગવાનના ભગતમાં થયું, મને સેવામાં આવું કેમ મજા, આમ સેવામાં રસ એટલો ન આવ્યો, એ મારો વાક છે, મને આમ કેમ ન થયું, કે મારામાં આવી કેમ ભૂલ થઈ, પોતાનો જો એને અવગુણ દેખાવે અને ખટકો લાગે તો એ દેવી જીવ છે, એ વધતો જાય. અને જો એમાં એમ થાય કે ભાઈ હું તો ભગવાનનું ભજન કરું છું, મારે તો સેવા કરવી છે, મારે તો પૂજા કરવી છે, પણ હવે આ જ પ્રોબ્લેમ આવે છે, નથી થતું, આમ થાય છે, આવો ડિસ્ટર્બ થાય છે, અને આ મને ડિસ્ટર્બ કરે છે, આ આવું કરે છે એટલે નથી થતું, એમ થાય અને બીજા સામે દ્રષ્ટિ જવા માંડે તો ધીરે ધીરે એની છે ને સમજણ ડાઉન થતી જાય, અને એમાં દૈવી ભાવ હોય ઘટતો જાય, અને પછી બીજાનો વધારે વધારે અભાવ ગુણ આવતો જાય, અને એમ કરતાં કરતાં ક્યારેક ભગવાનના ભક્તની સાથે વધારે દુર્બુદ્ધિ થાય, એટલે એણે જે તપશ્ચર્યા, ધ્યાન, ભજન કર્યું હોય ને એ તરત બધું નાશ થઈ જાય, અને એ નાશ થાય એટલે એની બુદ્ધિ પછી આસુર ભાવને પામે, પછી એને સારું સૂજે નહીં, એને ભગવાનના ભક્તમાં એમાં શું ક્ષણે ક્ષણે એને દોષ દેખાય કે મારા આવું શું કરતા હોય છે, આવું શું કરતા હોય છે, એવું દેખે. પણ આ દ્રષ્ટિનો જ ફેર છે, બહુ ઝાઝો ફેર નથી હોતો. ભગવાનના ભક્તને આગળ વધવું, દેવી અને આસુરીમાં ફરક આમાં છે ને, બે પાઠ છે. મહારાજ કે આસુરી જીવ છે ને એ દેવી ન થાય, પહેલેથી જ આસુરી હોય, એ ભલે સત્સંગમાં આવે ને તો એ ઓલો વિષ ના, ઓલો ક્યુ કીધું, ઝેર કીધું, મહારાજ વચનામૃતમાં કીધું છે, શિંગડીઓ વચનાગ એવું કીધું, કે એ ક્યારેય ઓલું ફેરફાર ન થાય એમાં, કારણ કે આસુર ભાવ આવી ગયો છે. આસુર ભાવ જે હોય ને એની દુર્બુદ્ધિ થઈ ગઈ હોય, એને ભગવાનના ભક્તની સાથે ક્યારેય સેટિંગ હરખું થાય જ નહીં. પણ આ વધારે તો દૈવી ભાવની વાત છે. મહારાજામાં દૈવી ભાવ બેના લક્ષણ બતાવ્યા છે, પણ દેવીને દેશકાળાદિકે કરીને દેવી જે ભક્ત છે, દેવી બુદ્ધિવાળા છે, એ ભગત છે. જો એ અનુસંધાન ન રાખે ને તો એ આસુરી બની જાય. આસુરી બની, આસુરી છે એ દેવી જલ્દી નથી થઈ શકતો, પણ દેવી ભગત છે અને આસુરી થવામાં બહુ વાર નથી લાગતી. દૂધને સારું કરવું હોય તો સારું કરતા વાર લાગે, કઠણ પડે, પણ બગાડતા વાર લાગે. એક સારું એકદમ ઉજળું કપડું હોય એને ખરાબ કરવું હોય તો, ખરાબ થયા પછી સુધારવું હોય તો કઠણ પડે. એમ સારા જીવો જે છે, એમ ભગવાનના માર્ગમાં દૈવી જીવ છે, ભગવાનના ભગત છે, એને આસુરી થવામાં વાર ન લાગે જો ધ્યાન ન રાખે તો. દેશ કાળાદિક એવા વિપરીત આવે એમાં એનું બુદ્ધિ છે એ બદલી જાય. તો દેશ કાળાદિક શું? દેશ કાળાદિક એટલે દેશ, દેશ એટલે એવો દેશ હોય, પ્રદેશ એવો હોય કે જ્યાં કંઈ એવો સારો ભગવાનનું ભજન ન થતું હોય, પવિત્ર દેશ ન હોય, જ્યાં પાપાચાર ને આવું બધું વિશેષ હોય, એ દેશમાં આપણું મન છે એ શાંત થાય નહીં, આપણને ભગવાનમાં વૃત્તિ ચોંટે નહીં અને આપણા મનમાં નેગેટિવિટી વધવા માંડે. માટે એવા દેશથી દૂર રહેવું. એક તો એ કાળ એટલે સમય, આ કોરોનાનો સમય એ કાળ કહેવાય, વિપરીત કાળ કહેવાય. એ વિપરીત કાળ હોય એવા વિપરીત સમયની અંદર પણ માણસની બુદ્ધિ છે ને ભ્રમતી જાય, આમ અસ્થિર થઈ જાય. અસ્થિર બુદ્ધિ થાય એમાં એને પડવાના સ્થાન છે, ભગવાનના માર્ગમાંથી પણ પાછા પડવાનું ભય રહે. એટલે એ સમય એવો વિપરીત હોય એવા સમયમાં પણ ધ્યાન બહુ રાખવું પડે, બહુ સાવધાની ભગવાનના ભગતને રાખવી પડે. દેશ કાળ અને ક્રિયા, જ્યાં ક્રિયા ખરાબ થતી હોય, જ્યાં દારૂના અડ્ડા હોય, જ્યાં જુગારોને એવું રમાતું હોય, જ્યાં બીભત્સ વાતાવરણ હોય, મર્યાદાઓ કાંઈ હોય નહીં, એવા વાતાવરણમાં જાય અને ત્યાં જઈને આપણે બેસીએ અને માળા લઈને બેસીએ તો ભજન થાય? ન થાય, ક્યારેય ન થાય. મન એકાગ્ર કરવા જાય તો એકાગ્ર થાય નહીં. અને મંદિરમાં જઈને આયા આમ ઓલું યાદ કરવા જઈએ બધું જગતનું, તોય એમ થાય, આવે ખરું, પણ તોય એમ થાય કે અરે માળું પણ અહીં મંદિરમાં આવ્યું ને આ બધા માળા કરે છે, બધા ભજન કરે છે, કેવી સરસ મહારાજની વાતો થાય છે, અને મને કેમ આવો સંકલ્પ પાછો વળીને ત્યાં આવવાનું મન થાય? કારણ કે અહીંયા ક્રિયા સારી ક્રિયા થાય છે. એવા સારી ક્રિયા હોય, દેશ કાળની ક્રિયા જ્યાં સારી ક્રિયા થતી હોય, એનો સંગ હોય, એવા વાતાવરણમાં હોય તો એને વાંધો ન આવે. પણ વિપરીત ક્રિયામાં ક્યારેક રહેવું પડ્યું એ સમયે જો બહુ ભગત સાવધાન ન હોય તો એની બુદ્ધિ છે ફરી જાય, અને બુદ્ધિ ફરી જાય એટલે પછી ધીરે ધીરે ધીરે વધારે ડાઉન થઈ જાય. ક્રિયા થયો અને બધા કરતા સંગ છે ને ટોપ ઉપર છે. સંગ તો ક્ષણિક સંગ છે, ગમે એવા સારા ભગત હોય અને આજુબાજુ બે ત્રણ એવા થોડાક આમ દુર્બુદ્ધિવાળા કોઈ બાજુમાં આવી જાય અને એને કહે સારા ભગતનો અવગુણ નાખે કે ભગત બધું બરાબર છે પણ એનું જો આમ છે, આમ વાતું કરે છે, આમ બોલે છે, આવો છે, આવું ક્યાંક થોડુંક વાતાવરણ બે એક વાર સાંભળવા માંડે બે ચાર વાર તો, અને બુદ્ધિમાં તરત ડાગ બેસવા માંડે, ભગવાનના ભગત પ્રત્યે પણ ડાગ બેસવા માંડે. એટલે નબળો સંગ તો ક્યારેય સ્વામી કે કરવો જ નહીં. ઓલો બુઢો ધાધલ શ્રીજી મહારાજ ભેગો રહેતો હતો પણ હેત હતું ક્યાં? જીવા ખાચર ભેગ્યું. મહારાજ પાસે દરરોજ દર્શન આવે, મહારાજ દરરોજ હા કરી દે. મહારાજ કીધું કેટલી કેટલી મણ? અઢી મણ. અઢી મણ તો મારી પ્રસાદીની દરરોજ એક ગાંગડી દઈ ને તો અઢી મણ જેટલી હાકર ખાઈ ગયો, પણ એમાં ફેરફાર થયો નહીં. અને તલવાર લઈને ખુદ શ્રીજી મહારાજને જેની પ્રસાદી ખાતો હતો એને મારવા તૈયાર થયો. શું કામ? સંગ એવો હતો. એટલે સંગ છે ને એ કેવો છે? આવલી બેટરીઓ આવે ને આમાંની અંદર મશીન જ્યારે લઈએ ત્યારે બેટરી એની અંદર બેટરી નાખેલી હોય, પણ એ બેટરીનું કનેક્ટર હોય ને એની વચ્ચે એક જરીકમથું પેપર અડાડેલું હોય એટલે બેટરી છે ડાઉન ન થાય અને ઓલું મશીન ચાલુ જ ન થાય, એક ઝરીકમથું જ હોય. એમ સંઘ છે ને એ જરાક જ નબળાનો હોય ને, થોડોક નબળાનો સંઘ હોય ને, તો એ ભગવાનના ભગતની સાથે કનેક્ટ થવા જ ન દે ને ભગવાનની સાથે કનેક્ટ જ ન થવા દે, એટલે એને ભગવાનનું સુખ ન આવે. અને ભલે માળા કરે, વ્રત તપ કરે, બધું એનું બસ્મીભૂત જ થાય. એ ખાલી મનને સ્વાદ આવે કે હું માળા કરું છું, હું મંત્ર જપ કરું છું, ખાલી મનનો સ્વાદ થાય, પણ એના અંતરમાં ટાઢું થાય નહીં, એને ભક્તિનો આ સ્વાદ આવે નહીં, ભક્તિથી શાંતિ ન થતી હોય, એનું. એટલે બહુ આ વચનામૃત છે ને મહારાજે દેવી અને આસુરીના લક્ષણો કીધા અને કેમ થાય છે એ પણ મહારાજે ગાઈડલાઈન દીધી. દેવી અને આસુરી ભાવ બદલવામાં બહુ થોડો જ અંતર હોય છે, એની દ્રષ્ટિમાં જ ફેર હોય. આમ લોજિકલી રીતે જોઈએ ને દ્રષ્ટિમાં ફેર, હું મેન્ટાલિટી, દેવપ્રસાદ સ્વામી કે એની મેન્ટાલિટીમાં ફેર હોય. આમ જોઈને લૌકિક રીતે પાણીનો ગ્લાસ ફેર્યો હોય તો બે પ્રકારના વ્યક્તિઓ હોય. એક અડધો ગ્લાસ ભેર્યો હોય તો એક તરત એમ કે ઓહો કેમ, તો અડધો ગ્લાસ ભેર્યો છે. બીજા હું કે અડધો ગ્લાસ ખાલી છે, બસ એટલો જ ફેર હોય. બે ખોટું છે, બંને સાચું છે. અડધો ગ્લાસ ખાલી જ છે તો ઓલા ભરેલો કે છે તો એને હું ખાલી નહીં દેખાતો હોય, એને પણ ખાલી દેખાય છે. અને ઓલો જે ખાલી કે છે એને ભર્યો નથી દેખાતો, એને પણ ભર્યો દેખાય જ છે. પણ પ્રથમ શું દ્રષ્ટિમાં આવે છે? પ્રથમ માનો કે પોતાનો બાળક છે, જાજે ભાગે બાળકની કમ્પેરિઝન પેરેન્ટ્સ કરતા હોય, એમાં એક્ઝામ આવતી હોય ત્યારે એના પર્સન્ટેજ, ઇન્ડિયામાં પર્સન્ટેજ હવે ગ્રેડિંગ થઈ ગયું, આપણે અમેરિકામાં તો ગ્રેડિંગ જ છે, પણ પેરેન્ટ્સ એવી ઈચ્છા રાખતા હોય મારો બાળક છે એ આમ એ પ્લસ લાવે, એવું હોય સ્ટાર લાવે, અને આમ આમ કહીએ તો 80+ લાવે, 80% લાવે, એવી બધાને પેરેન્ટ્સની ઈચ્છા હોય. એમાં બાળક છે 75 લઈ આવે તો પેરેન્ટ્સને શું દેખાય? હવે એમાં દ્રષ્ટિ હોય, ઓ હવે એમાં દ્રષ્ટિ કેળવવાની વાત છે. પેરેન્ટ્સ જે દ્રષ્ટિ રાખે ને એવું એનામાં એ હોય. જાજે ભાગે માણસની નેગેટિવિટી માણસની અંદર જાજી ભરી હોય એટલે એ જ દેખાય કે સારું લઈ આવ્યો છે પણ એટલું ઓછું લઈ આવ્યું, એટલું ઓછું રાખી દીધું, એ જ દેખાય. પણ એ નથી દેખાતું કે મારો બાળક છે એ 75% તો લઈ આવ્યો છે, એ કાલે હવે થોડોક વધારે મહેનત કરશે, એને હું પ્રોત્સાહિત કરી 75-80 લાવશે ને હમણાં એ પાછો ધીરે ધીરે કરતો આપણે એને જે લાવવો છે ત્યાં પહોંચી જશે. એકની દ્રષ્ટિ એવી હોય છે કે ભલે 75 લઈ આવ્યો છે ને કાંઈ વાંધો નહીં, હો બાળક તું બહુ સારો લ્યો. અને એક પેરેન્ટ્સ હોય તો સારું પણ તું ઓછો તો લઈ આવ્યો, 5% તો ઓછા રાખી દીધા તે મારી ઈચ્છા પ્રમાણે. આ દ્રષ્ટિ છે. એવી જ રીતે સત્સંગની અંદર પણ દ્રષ્ટિ છે કે પહેલી નેગેટિવિટી દેખાતી હોય, ભગતની અંદર સારા ગુણો હોય. આમ તો દેવી આસુરીનો છે ને સીધું જ આમ મહારાજે તમે કેલ્ક્યુલેશન બતાવી દીધું. શું કે જેને ભગવાનના ભગતની સાથે હંમેશા ગોઠણી થયા કરે, એની સાથે સંબંધ રહે, ભગવાનના ભગતનો સંબંધ ગમે, ભગવાનના ભગતની સાથે રહેવું જ ગમે, ભગવાનના ભગતની સેવા કરવી હરખ થાય, એને માટે ક્યાંક દેહાભિમાન ઘસે, દેહને ઘસે, હો ખાલી બોલે ચાલે ને એવું નહીં, હો કે ભેગું રહેવું નહીં, પોતે ઘસાય થોડોક, ક્યાંક ઘસાય તો ચામડી ત્યાંક થાય ને તો દેહાભિમાન ઘસાય. ભગવાનના ભગતની સાથે જ એને મજા આવે તો એ દેવી છે ને ભગત છે, એ દેવી પણ આનું લક્ષણ છે. અને જેને નબળાની સાથે મજા આવતી હોય, નબળાની સાથે ખુશામત થતી હોય, એની સાથે વધારે આમ આનંદ આવતો હોય તો એમાં આસુરી ભાવની વિશેષતા છે. ભલે સત્સંગમાં આવતા હોય પણ જો હજી આસુરી ભાવનો પ્રારંભિક દશા હોય તો એને દેવી થવામાં બહુ વાંધો નથી આવતો, પણ એકવાર જે દ્રઢતા આસુરી ભાવમાં આવી ગઈ પછી એ ભગવાનના દેવી બની નથી શકતો, મહારાજ ના પાડી. પછી એને હને ક્યારેય ભગવાનના ભગતના ગુણ દેખાતા નથી, એમાં દોષ દ્રષ્ટિ જ દેખાય, નાની નાની વાતમાં એને દોષ દ્રષ્ટિ દેખાતી હોય. દુર્યોધન દુર્ગુણી હાવ નહોતો, આ તો દૂર શબ્દ છે ને એ ઉપસર્ગ છે, અને પછી પાછળથી લાગી ગયું, એનું નામ તો હતું સુયોધન, સુ શબ્દ હતો, આગળ સુ છે ને એ ઉપસર્ગ છે, સુ એટલે સારો, દૂર એટલે ખરાબ. પહેલાં એનું નામ હતું સુયોધન, અને બહુ સારી નીતિવત્તા હતો, નીતિમત્તાવાળો હતો અને બહુ બધાનું બહુ સારી મદદગારી કરતો, બધી રીતે સારો હતો. એટલે તો એનો મામા ઓલા શલ્ય હતો, આપણે પાંડવનો મામો, એની આવી આગતા સાગતા કરી તો એમાં નહીં ગયા, નામ આવી આવ્યા, બધી રીતે ધ્યાન રાખતા હતા. હવે દ્રોણાચાર્ય જેવા, દ્રોણાચાર્ય જે લલચાઈ જતા હોય, ભીષ્મપિતા જેવા ભીષ્મપિતા જ્યાં લલચાઈ જતા હોય, તો એની નીતિ કેવી હશે? કેવી નીતિ હશે કે એ એને વશ થઈ જતા હોય? એટલે પણ એની બુદ્ધિ છે ને એ આસુરી હતી, એટલે એને ભગવાનના ભગતની સાથે સેટ થતું જ નહોતું. ભગવાનની સાથે સેટ ન થાય ને ભગવાનના ભગતની સાથે સેટ ન થાય. જો પોતાનું રાખે, પોતાનું અહમ કોઈ પોષે અને એ અહમને રાખતા રાખતા કોઈ ભગવાન એનું ઓલું કરે તો હજી વાંધો નથી, પણ અહમને જરીકે ઘસાર આવીને ભગવાનના ભગતને રાખવું હોય તો એને પહેલાં ભગવાનના ભગતને છેટો કરી દે. અને ઓલામાં ગમે એટલો અહમ ઘસાતું હોય ને તો દુષ્ટ બુદ્ધિવાળા હોય, કુસંગીઓ હોય, એનીથી દૂર નહોતો જતો, શકોની મામાથી જરીકે દૂર નહોતો હટતો. બધી ખબર હતી કે એની દુર્બુદ્ધિ છે, તોય એની દૂર નહોતો જતો. પણ તો એનીથી એની દૂર નહોતો થતો ક્યારેય. એટલે એને ભગવાનના ભગતની સાથે ક્યારેય સેટ થાય નહીં. અરે ભગવાનનો ભગત છે ને ક્યારેક એને મદદરૂપ થાય ને તો એમાં એને ગુણ ન દેખાયો, એમાં એને એમ દેખાય કે આ મને મદદરૂપ છે, ક્યાંક લાભ લેવો છે એવું દેખાય. જો આમ તો પાંડવો કૌરવોએ એટલે શકુની મામાએ દુર્યોધની ચંડાળ ચોકડી ભેગા મળી અને પાંડવોને તો કાંઈ બાકી જ નહોતું રાખ્યું, એ વનવાસ કરાવ્યો. વનની અંદર 12 વર્ષ વનમાં રહ્યા અને પછી 13મું વર્ષ ત્યાં ગુપ્ત રીતે રહેવાનું હતું અને ગુપ્ત રીતે રહેતા હતા. એ સમયે આ બધાએ બહુ ચંડાળ ચોકડી ચક્રે ચીડ્યા કે આને ગમે એમ કરીને ગોતો પાછા ન આવવા જોઈએ, પાછો એને 12 વર્ષનો વનવાસ લાગવો જોઈએ. અને એમાં પાછો અંતે દુર્યોધન હોતે ચીડ્યો અને એ આ પાંડવોને હેરાન કરવા માટે નીકળ્યો ગોતીને કે હજી હેરાન કરીને એને ખતમ કરીએ અને પાછા આવવા જ ન જોઈએ, એવી એની દુર્બુદ્ધિ થતી હતી. એ સમયે એને રસ્તામાં ગાંધર્વ ઓલો ચિત્રાનંદ ગાંધર્વ એની સાથે યુદ્ધ થયું, એની સાથે બરાબર યુદ્ધ થયું. ઓલા એને બંદી બનાવ્યો, બંદી બનાવીને બાંધી લીધો હારીપીઠ. અને એ યુધિષ્ઠિરને ખબર પડી, જ્યાં પાંડવો ગુપ્તવાસ રહેતા ત્યાંથી નજીકમાં જ આ બધી ઘટના ઘટી અને કોઈએ સમાચાર અહીંયા પાંડવોને આપ્યા. યુધિષ્ઠિરને ખ્યાલ આવ્યો કે દુર્યોધન આવી રીતે મુશ્કેલીમાં છે અને એને કોઈએ બાંધ્યો છે. એટલે તરત જ અર્જુનને એણે ત્યારે કર્યો કે ભાઈ અર્જુન, આપણો ભાઈ છે મુશ્કેલીમાં છે. અર્જુન કે એ ભાઈ કેમ કહો તમે? નહીં ભાઈ, એ ગમે એમ તો આપણો ભાઈ છે ને, જાય ને એને મુશ્કેલીમાં આપણે એને મદદ કરવી જોઈએ, તો જાય એને ગમે એમ કરીને છોડાય. અને પછી અર્જુન જાય છે અને બહુ મોટું યુદ્ધ થાય છે અને ઓલા ચિત્રાંગનની હરવે છે અને દુર્યોધનને છોડાવે છે, એની બંદીમાંથી છોડાવી મુક્ત કરે છે. પણ દુર્યોધને થેન્ક યુ કીધું નહીં અને આમ કરડી દ્રષ્ટિએ જોયું કે તે મને ભલે છોડાવ્યો પણ તારું એમાં ક્યાંક સ્વાર્થ છે. એમાં એને દુર્બુદ્ધિથી હારી બુદ્ધિ એને અર્જુનમાં થઈ નહીં. આ છે ને આસુરી ભાવનું લક્ષણ છે, ક્યારેય એને ભાવ થાય જ નહીં સારો ભાવનો, એ એકદમ આસુરી ભાવ. અને દેવીનો ભાવ કેવો? દેવી ભાવને અવભાવ આવે જ નહીં. મુક્તાનંદ સ્વામીને કોઈ હેરાન ઓલો સેવક હતો અને કાકરાવાળી ખીચડી ખવડાવતો તો એનો અભાવ ન આવે. ઓલા સંતો આમ વિચરણ કરતા હતા તો ઓલા માર્ગીના સાધુ હતા અને એને ક્યાંક ક્રોધ ચીડ્યો તો આવીને લાકડી લઈને મારવા માંડ્યા તો લાકડી ભાંગી ગઈ, સીસમની લાકડી 3 કટકા થઈ ગયા. તો કટકા લઈને દેવાઈ ગયા કે સાધુ જા તમારી લાકડી ભાંગી ગઈ, અમારો વાહન હાજો થઈ જાય થોડેક દિવસમાં. અભાવ ન આવે તોય ન આવે આ દેવી ભાવ. હમે માં સીતા જુઓ, વનવાસ થયો તો વનવાસ તો રામજીને થયો હતો પણ કષ્ટ વેઠવું હોત સીતાજીએ રામજીની સાથે પોતે ભેગા રહીને. એમાં રાવણ, જો રાવણ એ પાછો આસુરી, એને રામજીના કેવા કેવા એને બધા પરચા દેખાણા, તો એને ક્યારે ભાવ થયો ને રામજી રામ પ્રતિ કે આ ભગવાન છે? અને પછી સીતાજીને હરણ થયું ને જે કંઈ ઘટનાઓ ઘટી અને બહુ મુશ્કેલી આવી, એ મુશ્કેલીમાંથી વળી પાછા રામનું એનું યુદ્ધ થયું અને એમાંથી પાછા સીતાજીને રામજી લઈને આવ્યા, પણ ત્યારે પાછા એને ત્યાગ કર્યો કે તું પરીક્ષામાંથી પાસ થા, અગ્નિએ પરીક્ષા પાસ થયા આવ્યા. વળી પાછા હજી તો થોડોક દિવસ થયા ત્યાં એટલે સમાજની અંદર ત્યાં વાયકાઓ થતી હતી, એમાં બે જણા એવું નબળું બોલતા હતા, એ સાંભળીને રામજી કહે કે આપણે સીતાનો ત્યાગ કરવો છે. હવે સીતા તો સગર્ભા હતા અને રામજીએ લક્ષ્મણજીને કીધું કે આને વનમાં મૂકી આવો સીતાજીને, અને સીતાજીને વનમાં મૂકવા ગયા. છો જોજો, રાજકુંવરી છે, જનક રાજા જેણે જમીન ઉપર પગ નથી મૂક્યો, અહીંયા જ્યારથી આવ્યા ત્યારથી એણે હાવ કાંટા કાંકરામાં જ રખડે છે, ક્યારેય સુખ નથી મળ્યું, દુઃખની એક એક ક્ષણિક દુઃખની જ છે, છતાંય એને ક્યાંય અભાવ અવગુણ આવ્યો નથી. છેલ્લે મૂકવા ગયા અને મૂકીને જ્યારે લક્ષ્મણે પણ ધ્રુસકે રડી પડ્યા ત્યારે સીતા કે એને આશ્વાસન આપે છે, અને સીતાજીએ કીધું કે લક્ષ્મણ તું મને પણ દુઃખી ન માન, અને તું તો દુઃખી ન થા પણ રામજી દુઃખી થતા હશે, એને મનમાં એમ થતું હશે કે મેં વગર વાકે એ જાણતા હશે કે વગર વાકે મેં સીતાને વનમાં મૂકી છે, એને મનમાં દુઃખ થતું હશે. માટે તું જઈને કહેજે કે સીતા તો ઋષિના આશ્રમમાં રહીને સુખે ભગવાન તમારું ભજન કરે છે, તમે જરીકે ચિંતા કરતા નહીં. આ દેવી જીવનું લક્ષણ છે. ભગવાનનો ભગત જે દેવી હોય એને ક્યારેય ભગવાનનો ભગત હું પણ ક્યાંય એને બહુ એનો અભાવ ગુણ આવે નહીં, એમાં ભગવાનના ભગતની પ્રત્યે તેને દુર્બુદ્ધિ થાય જ નહીં, એટલે આ લક્ષણ છે. અને એની સામે મહારાજામાં નામ લીધા કે આસુરી લક્ષણવાળા નામ લીધું, કોનું? કાળનેમી, રાવણ ને રાહુ. રાવણે આ જો રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે આવ્યો, આવીને શું રહ્યું? ઓલા મારીચને હરણ, સોનાનું હરણ કર્યું અને એના મનમાં સંકલ્પ કર્યો કે આ રામ ભગવાન કે છે ને, એ તો ભગવાન તો છે જ નહીં, પણ ભગવાન ભગવાન કરે છે, કારણ કે એને અહીંયાથી જ્યારે હરણ કરવા જતા હતા ને ત્યારે એની રાણી મદોદરીએ છે તેવા હતા કે તમે એને ન લેવા જાઓ, એ ભગવાન છે, રામ ભગવાન છે, તમે એને બહુ ન કરો, પણ આને તો લાગી હતી એટલે જા ગયો અહીંયા. પણ મનમાં સંકલ્પ કર્યો કે રામ ભગવાન હોય તો આ હરણ છે એને તો ઓળખી જાય ને, પણ ભગવાન તો વાહણ જોડ્યા, એ ભગવાન નર નાટક, ભગવાને નાટક કર્યું, વાહણ જોડ્યા, અરે કે આ માળો કે આ તો વનવાસી છે, આ ભગવાન હતો હશે, અને પછી કપટ કર્યું, સાધુનું વેશ ધારણ કરી અને સીતાજીને હરી લાવ્યા. એટલે એને સારી બુદ્ધિ ભગવાનમાં પણ ન થઈ. પછી તો રામ રાવણનું યુદ્ધ થયું ત્યારે કેટલો કેટલો ચેત્યો હતો, છતાં એની હારી બુદ્ધિ ન થઈ, ઓળખ્યા જ નહીં ભગવાનને, ઠેઠ સુધી ન ઓળખાણું અને છેલ્લે મરાણો, એટલે એ મરી જાય પણ એ ગુણ ગ્રહણ કરે નહીં, એટલે એ આસુરી ભાવ છે. શિશુપાળની જેમાં શિશુપાળે ક્યારેય ગુણ ન લીધો. હજો શિશુપાળને પાંડવો જુઓ, બે શિશુપાળે શું બોલ્યો કે આ પાંડવો છે એને પૂજ્યો તો શું ભગવાન છે? આવું શિશુપાળ બોલ્યો ને કે પાંડવોએ પૂજ્યો તો શું એ ભગવાન થયો કૃષ્ણ? તો હા, મેં પાંડવોએ શું બોલ્યા કે શિશુપાળે શું ન પૂજ્યો તો નહીં ભગવાન? શિશુપાળે જે ન પૂજ્યો તો એ ભગવાન નહીં, એટલી દ્રષ્ટિમાં ફેર. એટલે આસુરી બુદ્ધિ અને દેવી આસુરીના લક્ષણ અને દેવીના લક્ષણમાં આ છે કે દેવી છે એને ભગવાનના ભગત અને ભગવાન હોય એમાં હંમેશા એને આસ્તિકતા જ દેખાય, અને જે કંઈ એમાં એને ડાઉટ થતું હોય ને તો એ પોતાને તરત બળતરા થાય કે એમાં ડાઉટ નથી પણ મારી બુદ્ધિમાં ડાઉટ છે, અને એ પોતાની બુદ્ધિની ડાઉટને ક્લિયર કરે ગમે એમ કરીને, એ દેવી ભાવનું લક્ષણ છે. અને આસુરી બુદ્ધિવાળા છે એ તરત જ ન ખપે તો કે મળો અમે ક્યાં ઘસે ખરું, શું છે આમાં તો આ નબળાય છે, એમાં એ નબળાય છે, એ ખોટપ છે, એ ખોટપ છે, એ ખોટપ છે, એવું જ એને દેખાણા કરે. એટલે ક્યારેય એને ગુણ એમાં દેખાય જ નહીં, આવું છે. તો દેવી અને આસુરીનું આ લક્ષણ રાહુ કેતુ એનું નામ લીધું, એને ન થયું. અને એ પાછો ઓલો વ્યાસ લઈને અહીંયા ચંદ્રની વચ્ચે આવી ગયો, અત્યારે સુધી હેરાન કરે, હેરાન કરે છે. એટલે આ વચનામૃતમાં મુખ્ય તો સમજવાનો, આપણે બધાએ છે દેવી લક્ષણવાળા છે, આસુરભાવ નથી. પણ મહારાજે શું કીધું, મહારાજ કે જો દેશકાળ આવે અને દેશકાળમાં વિપરીત મતિ થઈ જાય અને એ વિપરીત મતિમાં જો આસુરી ભાવવાળા એટલે કે ભગવાનના ભક્તની પ્રત્યે દુર્બુદ્ધિ થવા માંડે તો તરત જાગી જવાની જરૂર. જો ન જાગ્યો અને પસ્તાવો ન કર્યો અને પોતાને જો તમારે આ મેનેજમેન્ટની ભાષામાં નથી કહેતા કે ઓલે લીડર ફાય એની વાત કરી, લીડર ફાય લીડરની ઓલું બુક છે ને એની અંદર એક બહુ સરસ લોજિક બતાવ્યું છે. એમાં ફાય નંબરના લીડર તમે અમિતભાઈ તમારે આવ્યું છે કે આવ્યું છે કે નહીં, લીડર ફાઈવમાં મુખ્ય લીડરનું શું લક્ષણ, એમાં વિન્ડો અને મિરર એ બે બતાવ્યું, વિન્ડો અને મિરર. ફાઈવ લેવલનો લીડર જે હોય ને, ફાઈવ લેવલનો લીડર એની દ્રષ્ટિ વિન્ડો દ્રષ્ટિ અને મિરર દ્રષ્ટિ હોય. શું તો જ્યાં સફળતા મળે ને ત્યાં વિન્ડો દ્રષ્ટિ હોય એની, વિન્ડો દ્રષ્ટિ તો વિન્ડોમાંથી બહાર જોવે. સફળતા મળે ત્યારે સફળતાનો યશ પોતે ન લઈ, પોતે સફળતા દેવરાવી હોય તો એ પોતે ન લઈ પણ પોતાની જે સાથે જોડાયેલા હોય ને એને યશ આપે. ગાંધીજી યશ નો લીધો, સરદારજી યશ નો લીધો, બીજાને આપી દીધો, નહીં તો પોતે અહીંયા પ્રધાન થઈ શકત, મુખ્ય પ્રધાન પોતે થઈ શકત, પણ ન લીધું. એ લક્ષણ છે, ફાઈવ લેવલના લીડર કહેવાય. અને એ સક્સેસ થઈ શકે. અને નિષ્ફળતા આવે ક્યારેક, પોતાના કાર્યકર્તાથી નિષ્ફળતા આવે, પોતાના એમ્પ્લોયથી નિષ્ફળતા આવી હોય તો એ મિરર દ્રષ્ટિ હોય, પોતાની અંદર જોવે કે મારે આમાં મારી ક્યાં વીકનેસ હતી, અમારી આમાં ક્યાં વીકનેસ રહી ગઈ, એ વીકનેસને ખોજે એ ફાઈવ લેવલનો લીડર. એમ ભગવાનનો ભગત છે એ હંમેશા પોતાનું અંદર દ્રષ્ટિ જ કરે. અને પોતામાં ક્યાંક સારો સદગુણ હોય, સદગુણ તો ભગવાનનો ભગત હોય જ, તો એને સદગુણ ન જોવા, સદગુણ જોવા, પણ સદગુણનો યશ છે ને બીજાને આપવો કે આ ગુણ છે ને એ તો મારો તો નથી પણ આ બીજા ભક્તો દ્વારા મને પ્રાપ્ત થયેલો છે એવી દ્રષ્ટિ હોય. અને ક્યાંક ભૂલ થાય તો તરત અંદર જોવે કે આમાં મારી ક્યાંક ભૂલ છે, શું ભૂલ છે એ સંશોધન. અને બધાએ કરતાં મોટા મોટા દેશકાળ કઠણ હોય ને એ તો અંતઃકરણ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંદર જ બેઠા છે, એ છેતરી જાય છે. એટલે એની સામે જોવે અને એમાં સુધારો કરે તો એને એમાં વાંધો ન આવે. એટલે મહારાજે આ વચનામૃતની અંદર મહારાજ કે ઘણી વાર તો જો ધ્યાન ન રાખે તો સ્તુતિ કરતો હોય ને, જોવો શું વાત આવી, શું કીધું, સ્તુતિ કરતો હોય નિંદા કરવા માંડે, એટલે શું કનુભાઈ, અહો અહો થતું હોય, ઓહો સ્વામી, ઓહો ભગવાનના ભગત, કેવા ભગત તમે છો, પણ પોતાનું દેહાભિમાની ને ક્યાંક થોડુંક ઘસાણું, પોતાનો અહંકાર થોડોક ઘસાણો તો એનો એ જ નિંદા કરવા માંડે. મહારાજે આસુર ભાવના લક્ષણોમાં વચનામૃતમાં અમુક થોડાક મુદ્દાઓ કીધા. મહારાજ કે એ શું આસુરી બુદ્ધિઓ એની એ છે ને, ભગવાનના ભગતનો અવગુણ લઈને એની આસુરી બુદ્ધિ થઈ જાય તો કલ્યાણના માર્ગમાંથી તે દૂર ઉયો જાય, પાછો પડી જાય હાવ. અને એનો છઠ્ઠો હોય છે પ્રથમના 35મા વચનામૃતમાં એ વાત કરી. મહારાજ કે એમાં જ્ઞાન વૈરાગ્યાદી આમ પાકા થઈ ગયા હોય ને તો એ ધૂળ ભેળા ધૂળ થઈ જાય, નાશ થઈ જાય એવું. અને એ શુભ એ ગુણ રહે ખરા પણ દુર્ગુણ થઈ જાય. જ્ઞાન વૈરાગ્ય જ્ઞાન મટી ન જાય, જ્ઞાન હોય ખરું પણ એ ઊંધું જ્ઞાન પછી થઈ જાય, અંતઃકરણ પાછું પડી જાય અને વિમુખ થાય. લોયાના 18મા વચનામૃતમાં મહારાજે કીધું. અને મહારાજ કહે કે એને પછી કોણ, હું તો કાઢી નથી શકતો, જલ અનંત કલ્પ સુધી જન્મેન મરેન આ સૃષ્ટિમાં ભીમા કરે કે એનું કોઈ વાતે એનો ઉદ્ધાર પછી નથી થતો, એ આસુરી બુદ્ધિનો આસુરી બુદ્ધિ થઈ જાય. અને ભગવાનનો ભગત છે, દૈવી ભાવવાળા છે, જો એને દૈવી બુદ્ધિ થાય બહુ ક્ષણવાર જ રહ્યું પણ એવી ને એવી દૈવી બુદ્ધિ જો એનો અંતકાળ આવી ગયો તો એનું કામ થઈ ગયું. ભલે સાજી સાધના ન થઈ હોય પણ જો એની એટલે આ માર્ગ એવો છે. તો બહુ સરસ આ વચનામૃત મહારાજે બતાવ્યું. આ વચનામૃતની અંદર ભગવાનના ભક્તને ખાસ તો એટલી જ સાવધાની આપણે રાખવાની કે આપણે બધા દૈવી છીએ. આપણે આપણને દેશકાળ જ્યારે વિપરીત આવે એટલે દેહને દેહાભિમાનનો ઘસારો થતો હોય, આપણા અહંકારનો ક્યાંક ઘસારો થતો હોય, દેશકાળ છે એમાં ક્યારેક ઘસારો આવે ત્યારે હંમેશા આપણે આપણી સામે જોવું કે આમાં મારી ક્યાં ભૂલ હતી, આ મારી જ ગમીન્યા ભૂલ છે, મને મારી ભૂલ દેખાતી નથી, પોતાની ભૂલ પોતાને ઓળખાય નહીં. પણ પોતાનો જો અભાવ ગુણ લઈને એને જો ધ્રુજારો છૂટે, ખાલી અભાવ ગુણ લેવાનો નથી હો, લીધા પછી ધ્રુજારો છૂટે અને એને દૂર કાઢવા કોશિશ કરે કે આ તો બહુ મોટું મારા માટે ભગવાનના માર્ગમાં મને મોટું મોટું વિઘ્ન છે, એને માટે બહુ એનો એનો દુશ્મન થાય, તો એ દૂર થાય અને ભગવાનના માર્ગમાં એ આગળ આવે. નહીંતર ધીરે ધીરે પહેલાં તો પ્રારંભમાં બરોબરિયાનો અભાવ આવે, પોતાને હરખે હરખા હોય ને એનામાં દોષ બુદ્ધિ દેખાય, પછી પોતાથી થોડાક નાના હોય ને થોડાક મોટા હોય એનામાં દોષ બુદ્ધિ દેખાવા માંડે, અને અંતે ભગવાનમાં પણ દેખાય અને દોષ બુદ્ધિ અને સત્સંગમાંથી પડી જાય. આવું આ દેવી અને આસુરી લક્ષણનું સુંદર મહારાજે વચનામૃતમાં વિશ્લેષણ કર્યું છે. આપણે ભગવાનના ભગત છીએ, આપણને પણ આવો એવો દિવ્ય આપણે સત્સંગ મળ્યો છે. આ સત્સંગની અંદર જેટલી દિવ્ય બુદ્ધિ કરીએ, જેટલો સારો ભાવ કેળવીએ અને જેટલી એમાંથી સારું સારું ગ્રહણ કરીએ તો આપણે ભરાઈ જઈએ એમ છીએ. પણ આ સત્સંગની અંદર જો થોડીક વિપરીત બુદ્ધિ કરીએ તો બધું મળે અને પડતા પણ વાર ન લાગે. મહારાજને પ્રાર્થના કરીએ કે હંમેશા આપણને સત્સંગની અંદરથી સારા ભાવો જ કલ્પવામાં આવે, સારા સદગુણો જોવામાં આવે અને એ સદગુણો ગ્રહણ કરી અને આપણે પણ ભગવાનને વાલા થઈએ, પરમ એકાંતિક ભાવમાં પામીએ એવી મહારાજના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો ચાલુ છે ને, વાલા ભક્તજનો બે ત્રણ સૂચનાઓ છે. એક તો ખાસ આવતા વીકની અંદર એટલે આવતા શનિવારે એટલે રજાનો દિવસ છે, એકાદશી છે અને સુફલા એકાદશી, અને આ એકાદશીની દિવસે જે આપણે મંત્ર જપીએ છીએ સ્વામિનારાયણ મહામંત્ર, એ મંત્ર દિવસ છે. સ્વામિનારાયણ ભગવાને આજથી 119 વર્ષ પહેલાં ફરેણી ગામમાં જે મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો હતો એ જ દિવસ, અને પાછો એકાદશીનો પવિત્ર દિવસ અને આપણે રજાનો દિવસ, શનિવારનો પવિત્ર દિવસ, એટલે બહુ મોટો દિવસ છે. આ દિવસે ગુરુકુલ દ્વારા ભજન ભક્તોનું આયોજન થયેલું છે. અત્યારે તો આ દેશકાળ અનુસાર જેવી રીતે થઈ શકે તેવી સાંકળી ધૂન 19 કલાકની, 219 વર્ષ થયા, 100 નહીં પણ 219 વર્ષ, તો 219 વર્ષ થયા છે. તો સહેજ નક્કી કર્યું કે 19 કલાકની ધૂન કરીએ, એટલે શનિવારે સવારે 5 વાગ્યાથી લઈ અને સાંજના રાતના 12 વાગ્યા સુધી સાંકળી ધૂન ગોઠવાની છે. આમ તો જાહેરાત થઈ એટલે ભક્તો આપણે તો હોશે હોશે બધાએ તરત વધાવી લીધી અને લિસ્ટ પણ તૈયાર થઈ ગયું છે. પણ આ બહુ મોટો દિવસ છે. આમ તો મહારાજનો સર્વોપરી મહામંત્ર, અનંત મંત્રો છે, પણ એ મંત્રોની અંદર ખુદ શ્રીજી મહારાજે સ્વયં પુરુષોત્તમ નારાયણ મંત્ર આપ્યો હોય તો એક જ મંત્ર છે, એ સ્વામિનારાયણ મહામંત્ર છે. આ સૃષ્ટિ અંદર જેટલા ધર્મો છે, જેટલા સંપ્રદાયો છે, એટલા મંત્રો છે. ઘણીવાર મૂર્તિઓ ન હોય, ઘણા નિરાકર માનતા હોય તો મૂર્તિ પૂજાની એવું ન હોય, નિષેધ હોય, પણ મંત્ર હોય. પણ એ તમામ મંત્રોની અંદર સર્વોપરી મંત્ર આપણને મળ્યો છે સ્વામિનારાયણ મહામંત્ર. અને એ મંત્ર દિવસ એકાદશીનો પવિત્ર દિવસ, એકાદશીના પવિત્ર દિવસે જે ભજન થાય અનંત ગણું થાય, તો આ દિવસે આપણે વિશેષ ભજનનો લાભ લઈએ, ઘરને જ પવિત્ર મંદિર બનાવીએ, ઘરની અંદર જ રહી અને જે કંઈ સમય હોય એ સમય પ્રમાણે વિશેષ ભજન થાય. આમ તો બળતા બૂકી લીધા જેવું છે, સમય તો વ્યોજાવાનો છે. એકાદશી સવાર થાય ને સાંજ પડી જતા વારી નહીં લાગે, પણ એ સમયની અંદર આપણે વિશેષને વિશેષ એ દિવસે ભજન કરી લઈએ ને તો આમાં તો 2-3 ફાયદા છે. એક તો એકાદશીનો પવિત્ર દિવસ, જેટલું ભજન થાય ને અનંત ગણું મળે, અને મહારાજનો સર્વોપરી મહામંત્ર, એમાંય પાછો સંતોનું આયોજન. આમ તો તમને કહો ને, સુરત ગુરુકુલમાં આજથી 200 આજે એ દિવસે 2,00,000 કલાક ની ધૂન પૂરી થાય. કેટલી? 2 લાખ કલાકની નોન સ્ટોપ. વો કેટલા? લગભગ 25-26 વર્ષ થયા. 25-એક વર્ષથી કન્ટિન્યુ નોન સ્ટોપ ધૂન વાલે, અખંડ ધૂન. અને બહુ મોટા આયોજન થયા. ખાલી 9 દિવસની અંદર 11 કરોડ મંત્ર જપનો સંકલ્પ કર્યો છે. અને બધા હરિભક્તો લાગી પડ્યા છે. બસ સંતોની આજ્ઞા છે ને. અને ખૂબ બીજા બધા આયોજનો થયા છે, પણ ધૂન, અખંડ મંત્ર જપ અને સંતોની આજ્ઞાથી આપણે કરીએ તો વિશેષ એ ફળદાયી થાય. તો તમે બધાએ ભક્તોએ હોશે હોશે સ્વીકાર્યું છે, પણ હજી વધારે મન કોઈ એક 1/2 કલાકનો સંકલ્પ કર્યો હોય તો કે લાવો હજી મને દિવસે સમય મળી જાય છે. ન મળતો તો કાઢવાનો સમય. એકાદશીને પવિત્ર રજા દિવસ છે, બીજે સમય જાય એને બદલે વિશેષ ભજન થઈ જાય તો વધારે ભજન કરવું, બીજાને એમાં જોડવા, વધારે વધારે ભક્તો આમાં જોડાય અને ભજન કરે, એમાં બધા ભક્તો લાભ લેજો. આપણું આ ગુરુકુલનું આયોજન છે અને એમાંય સ્વયં આપણે ભગવાનનું ભજન કરવાનું છે. આ વિપરીત કાળ ચાલી રહ્યો છે, એની અંદર વિશેષ ભજન થાય, ઘરની પવિત્રતા જાગે, ઘરમાં કાંઈ નાની મોટી મુશ્કેલી હોય, આપણા વ્યવહારોમાં મુશ્કેલી હોય તો આ મહામંત્રના જપથી એ બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને આપણા અંતર પણ પવિત્ર થાય છે, ઘરનું વાતાવરણ પણ પવિત્ર થશે. માટે એ 19 કલાકની જે ધૂન છે એની અંદર વિશેષને વિશેષ ભક્તો લાભ લેજો. એક એ આયોજન હતું. બીજું, દરરોજ સાંજે એક કથા વંચાય છે તો વળી અમે હમણાં અમે ઓલું ચાલુ કરી છે લાઈવ કથા. ખાલી વાંચીએ જ છીએ કથા, એટલે સ્વામીની વાતો વાંચવાનું ચાલુ થયું છે. સાંજે 5:30 થી 6 વાગ્યા સુધી કોઈ ભક્તોને સ્વામીની વાતો સાંભળવી હોય તો એ અહીંયા જણાવજો તો એને આમાં તમને જોઈન્ટ કરશું. થોડાક ભક્તો એ સ્વામીની વાતો સાંભળવાનો લાભ લે છે તો એ નિમિત્તે તમને પણ સંભળાશે. સાંજે અનુકૂળતા હોય 5:30 થી લઈને 6:30 આરતી પહેલાં અહીંયા સ્વામીની વાતો. આ લગભગ 1.5 વર્ષથી દરરોજ 1 કલાક અહીંયા કથા વંચાય છે. પહેલાં ભાગવતનું વાંચન થયું, સત્સંગ જીવનનું વાંચન થયું, હરિચરિત્રામૃત સાગર આખો, હરિચરિત્ર ચિંતામણી આખો ગ્રંથ 3 ભાગમાં છે એનું વાંચન થયું, બીજા 1-2 ગ્રંથોનું વાંચન થયું. અત્યારે સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો બહુ અદ્ભુત છે, એ વાતોનું વાંચન ચાલુ થયું છે. કોઈ ભક્તોને આ નિમિત્તે સાંભળવાની ઈચ્છા હોય તો અહીંયા જણાવજો તો તમને એમાં જોઈન્ટ કરશું. બીજો, આ વિન્ટર સમય છે, આપણે બાલ સંસ્કારના ક્લાસીસ ઓનલાઈન ચાલે છે. અત્યારે આ ગયા વીકેન્ડની અંદર જ બાલ સંસ્કારની શિબિર ચાલતી હતી. ખૂબ સક્સેસફુલ એ શિબિર પૂર્ણ થઈ. એમાં તમામ બાલ સંસ્કાર જે ક્લાસની ટીમ છે, શિક્ષક મિત્રો છે, બીજા બધા ભાઈઓ છે, એણે બધાએ ખૂબ મહેનત કરી હતી. એ બધાનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર માનીએ છીએ. એમાં ખાસ તો ન્યુયોર્ક ટીમ, આપણે દીપકભાઈ, સંજયભાઈ, એમાં બહેનો ભક્તો છે, ખૂબ સારી રીતે નવા નવા અત્યારના જમાના પ્રમાણે બાળકોને સમજાય એવી રીતે નવા નવા આયોજનો દ્વારા એમાં ખૂબ ઇન્ટરેસ્ટથી એણે લાભ આખી શિબિરમાં લાભ આપ્યો અને બાળકોને ખૂબ માર્ગદર્શન આપ્યું. આપણા મીડિયા ટીમમાં અમિતભાઈ ભોરણિયા છે, સંજયભાઈ અને સુનિલભાઈ પટેલ છે. ઓડિયો વિડીયો એ બધું એનું સેટિંગ ત્યારે એણે કરેલું અને એમાં એણે મદદરૂપ થયા છે. સાથે સાથે આપણે ભાવેશભાઈ ગજેરા છે, એણે યોગાના ક્લાસીસમાં એણે મદદરૂપ થયેલા. બીજા ભક્તો પણ અટલાન્ટાના ભક્તો એમાં જોઈન્ટ થયેલા. નીલકંઠ ગ્રુપના બાળકો હતા, એણે જે સિનિયર બાળકો છે, દેવ છે, આનંદ કકાણી, સહજ વઘાસિયા, હેત વેકરિયા, દિલ અને વત્સલ, અભિષેક સાવલિયા, રાજન ભંડેરી, મિત અને મૌલિક વગેરે જે બાળકો છે, યુવાન બાળકો, એણે પણ આમાં ખૂબ દાખલો કરેલો. આ બધાને ઠાકોરજી ખૂબ બળ આપે અને આપણા જે બાળ સંસ્કારના બાળકો છે વિશેષ સારા ડાયા અને સંસ્કારી થાય અને આપણું મહારાજને વધારે વાલા થાય, ઘરમાં પણ સારા આગળ વધે અને પરિવારની અંદર શોભા વધારે એવા બને, એને માટે બધા મહેનત કરી રહ્યા છે. વધારે થાય એવી આ બધા બાળકોને અને આખી ટીમને આપણે મહારાજને પ્રાર્થના કરી બળરૂપ બળ આપે. બીજી જાહેરાત એ છે કે દર પૂનમે આપણે મહાપૂજા થાય છે તો હસમુખભાઈ કકાણીએ એણે સંકલ્પ કરેલો કે 12 માસની જેટલી પૂનમ આવે એ પૂનમમાં મહાપૂજા કરવી છે અને આપણી મહાપૂજા પ્રારંભ થયેલો. એમાં જિજ્ઞેશભાઈ એ પરિવાર સેવક ખૂબ ભક્તિભાવવાળો પરિવાર છે, તો એણે પણ સંકલ્પ કર્યો, એના મમ્મી અને એણે સંકલ્પ કર્યો છે કે આપણે પણ 12 માસની મહાપૂજા છે કરવી. તો એને એ સંકલ્પ હતો, એણે પણ એવો સંકલ્પ કરેલો છે. સાથે જિજ્ઞેશભાઈના મમ્મી કે કોઈ એ જોબ કરે છે, તો એ જ્યાં જોબ કરે છે એ ભાઈ એ પરિવાર એણે પણ એની પાસે પણ એણે મહાપૂજા કરાવવાનો સંકલ્પ કરાવ્યો અને એણે પણ એવો સંકલ્પ કર્યો છે કે વર્ષની આખા વર્ષની 12 મહાપૂજા મારે કરાવવી, અને તો એ પણ સંકલ્પ કરેલો છે. સાથે સાથે બીજા આપણે મનહરભાઈના દીકરા પ્રતિક યુવાન છે, તો એને પણ ખ્યાલ આવ્યો છે ગુરુકુલમાં દર પૂનમે પૂજા થાય છે, મહાપૂજા સ્વામી કરે છે, તો એણે પણ એવો સંકલ્પ કર્યો કે મારે પણ 12 માસની સ્વામીને કહેજો કે હું મારા જીવનમાં બધી રીતે સક્સેસ જાઉં અને ક્યાંય ભૂલો ન પડું, તો એ નિમિત્તે મહાપૂજા કરે. તો આવો બધા ભક્તોએ સંકલ્પ કરેલો છે મહાપૂજા કરવાનો, દર પૂનમે આપણે ગુરુકુલમાં મહાપૂજા થાય છે. હવે આપણે એક ધૂન કરવાની છે, એ પહેલાં અહીંયા નીવ પટેલ આપણે અમિતભાઈ છે એનો બાળક છે, નાનો છે, એણે કીર્તન તૈયાર કર્યું છે, તો એને કીર્તન સંભળાવવાની ઈચ્છા છે. તો નીવ આવી જાય, અહીંયા ઉપર જ આવી જા, ઝડપ કરજો એટલે મોડું ન થાય. તો એ કીર્તન આપણે સંભળાવે અને આપણા અહીંયા જે જિજ્ઞેશભાઈ છે એના માસા ધામમાં ગયા છે, આનંદલાલ પટેલ. જિજ્ઞેશભાઈને પરિવાર આખો એકદમ અહીંયા સમર્પિત ભાવથી મહારાજનું ભજન કરે છે. અહીંયા વિઠ્ઠલભાઈ પણ બેઠા છે. એ પરિવારને આપણે આ અહીંયા પૂરું થાય ત્યાર પછી 2 મિનિટ મહારાજના નામની ધૂન કરીશું એના આત્માને શાંતિ થાય એ માટે. અત્યારે નીવ આપણને એક કીર્તન યાદ કરીને આવ્યા છે, તો કીર્તન સંભળાવે છે, આપણે બધા કીર્તન સાંભળીએ. નીવ સંભળાવો કીર્તન. હે લીજો ને આનંદ કુમાર સલૂનો શોભતા, હે લે મધ જર ગજની ચકલ રસિક ચિત લોભતા, હે લીજો ને આનંદ કુમાર સલૂનો શોભતા, પ્યારી લાલ સુરંગી પાઘ અલૌકિક બાંધણી છૂટા પેચ જુ ચાહુ કોર અધિક શોભા બાણી, હે લીજો ને આનંદ કુમાર સલૂનો શોભતા, રૂઢી રાજે છે નલ વત રેખ મનો હરમા વને, હે લીજો ને આનંદ કુમાર સલૂનો શોભતા, ઉભા અડવ કરે અલબેલ સખાના સંગમા, હે લી ખેલે બ્રહ્માનંદ નાથ રાજેશ્વર રંગમા, હે લીજો ને આનંદ કુમાર સલૂનો શોભતા. વેરી ગુડ, સરસ, તારો કંઠ બહુ સરસ છે. હવે બે મિનિટ આપણે મહારાજને નામની ધૂન કરી આ જિગ્નેશભાઈના માસાને મહારાજ પોતાના ચરણનો સુખ આપે એવી મહારાજને પ્રાર્થના કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ યણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારા યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, બાલ સંસ્કાર જે ક્લાસની વાત કરી એમાં આપણા વિશાલભાઈ ગોંડલિયા એ મુખ્ય ધ્યાન આપે છે. ખૂબ યુવાન છે અને ભક્તિભાવવાળા છે અને ખૂબ સારી મહેનત કરે છે. ગયા વખતે વાત કરી હતી એમ ગઈ આપણે પહેલી તારીખ નવા વર્ષની પહેલો દિવસે એણે આપણા રાજકોટ ગુરુકુલની તમામ શાખામાં બધી જ ગુરુકુલની અંદર ઠાકોરજીને સંતોને થાળ કરાવ્યા હતા. કેવળ કે મહારાજને સંતો અમારા પરિવાર ઉપર રાજી થાય, અમારા હૃદયમાં વિશેષ મહારાજ અને સંતોને ગુરુ મહારાજને રાજી કરવાનું બળ મળે એ ભાવથી એણે થાળ કરાવેલા. તો આપણે એને પણ આજે યાદ કર્યા. હવે અહીંથી ઠાકોરજીને થાળ અને પછી આરતી પ્રાર્થના. કંચન થાળ મહી ભોજન બહુવિધ સહજાનંદ સ્વામી મહારાજની જય. की हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि। छपैया मा प्रीते प्रगट्या, छपैया मा प्रीते प्रगट्या, हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि। अक्षरवासी अलबेला जी करुणा करी, अक्षरवासी अलबेला जी करुणा करी। धर्म ने भक्ति थकी, धर्म ने भक्ति थकी, दुर्लभ देह धरी। हितकारी हरि रे सखी हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि। बाण स्वरूप बनाव्यू वाले सौने अनुसरी, बाण स्वरूप बनाव्यू वाले सौने अनुसरी। मोहन जीनु मुखड़ू जोता, मोहन जीनु मुखड़ू जोता, मेणा रे ठरी। हितकारी हरि रे सखी हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि। भव ब्रह्मादिक जेवा जेने भजे प्रेम भरी, भव ब्रह्मादिक जेवा जेने भजे प्रेम भरी। काल कठोर कहावे ते तो, काल कठोर कहावे ते तो, भागे दूर डरी। हितकारी हरि रे सखी हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि। आशित जन ना टाड़े वालो अंतर ना हरि, आशित जन ना टाड़े वालो अंतर ना हरि। दयानंद कहे निर्भय थाओ, दयानंद कहे निर्भय थाओ, के वालो वरी। हितकारी हरि रे सखी हितकारी हरि, हितकारी हरि रे सखी हितकारी हरि। Yeah.

त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव निजाश्रितानां सकलार्तिहन्ता सद्धर्मभक्ते रवनं विदाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो खिल मङ्गलं नः सहजानन्द स्वामी महाराज नी।